શ્રીમદ્ ભાગવત ત્રીજો સ્કંધ બારમો અધ્યાય સૃષ્ટિનો વિસ્તાર. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, અહીં સુધી મેં તમને ભગવાનનો કાળરૂપી મહિમા સંભળાવ્યો. હવે બ્રહ્માજીએ જે રીતે જગતની રચના કરી તે સાંભળો. તેમણે સૌથી પહેલાં અજ્ઞાનની પાંચ વૃત્તિઓ, તમ એટલે કે અવિદ્યા, મોહ એટલે અસ્મિતા, મહામોહ એટલે રાગ, તામિસ્ત્ર એટલે દ્વેષ અને અંધતામિસ્ત્ર એટલે અભિનિવેશની રચના કરી. પરંતુ તે અત્યંત પાપમય સૃષ્ટિને જોઈને તેઓ પ્રસન્ન થયા નહીં. ત્યારે તેમણે પોતાના મનને ભગવાનના ધ્યાનથી પવિત્ર કરીને તેનાથી બીજી સૃષ્ટિની રચના કરી. આ વખતે બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનંતકુમાર આ ચાર નિવૃત્તિ પરાયણ ઉર્ધ્વ રહેતા મુનિઓ ઉત્પન્ન કર્યા. પોતાના આ પુત્રોને બ્રહ્માજીએ કહ્યું, પુત્રો, તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો, પરંતુ તેઓ જન્મથી જ મોક્ષ માર્ગ, નિવૃત્તિ માર્ગનું અનુસરણ કરનારા અને ભગવાનના ધ્યાનમાં તત્પર હતા, તેથી તેમણે એમ કરવા ઈચ્છા ન દર્શાવી. જ્યારે બ્રહ્માજીએ જોયું કે મારી આજ્ઞા નહીં માનીને મારા આ પુત્રો મારો તિરસ્કાર કરી રહ્યા છે, ત્યારે તેમને અસહ્ય ક્રોધ ચડ્યો, જેને રોકવાનો તેમણે પ્રયત્ન કર્યો. પરંતુ બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાળ પ્રજાપતિના ભવા વચ્ચેથી એક નીલ લોહિત શ્યામ અને લાલ રંગના બાળક રૂપે પ્રગટ થઈ ગયો. દેવતાઓના પૂર્વજ તે ભવ એટલે રુદ્ર ભગવાન રડી રડીને કહેવા લાગ્યા, હે જગત પિતા, વિધાતા મારું નામ અને રહેવાનું ઠામ સ્થાન બતાવો. ત્યારે કમલયોની ભગવાન બ્રહ્માએ તે બાળકની પ્રાર્થના પૂરી કરવા માટે મધુર વાણીમાં કહ્યું, રડો નહીં, હું હમણાં જ તમારી ઈચ્છા પૂરી કરું છું. દેવશ્રેષ્ઠ, તમે જન્મતા જ બાળકની જેમ ડૂસકા ભરીને રડવા લાગ્યા, તેથી પ્રજા તમને રુદ્ર નામે બોલાવશે. તમારા રહેવા માટે પહેલાંથી જ મેં હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ એટલા સ્થાનો રચી દીધા છે. તમારા નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતધ્વજ, ઉગ્ર રહેતા, ભવ, કાલ, વામદેવ અને ધૃતવ્રત હશે, તથા ઘી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા આ 11 રુદ્રાણીઓ તમારી પત્નીઓ હશે. તમે ઉપયુક્ત નામો, સ્થાનો અને પત્નીઓ સ્વીકારો અને તેમના વડે ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો. લોકપતિ બ્રહ્માજી પાસેથી આવી આજ્ઞા મેળવીને નીલ લોહિત ભગવાન બળ, આકાર અને સ્વરૂપમાં પોતાના જેવી જ પ્રજા ઉત્પન્ન કરવા લાગ્યા. રુદ્ર ભગવાન વડે ઉત્પન્ન થયેલા આ રુદ્રોને અસંખ્ય સમૂહો બનાવીને સમસ્ત સંસારનું ભક્ષણ કરતા જોઈ બ્રહ્માજીને ભારે શંકા ગઈ. ત્યારે તેમણે રુદ્રને કહ્યું, હે દેવોત્તમ, તમારી પ્રજા તો પોતાની ભયંકર દ્રષ્ટિથી મને અને સઘળી દિશાઓને બાળી રહી છે, માટે આવી સૃષ્ટિ ન રચો, બસ કરો, તમારું કલ્યાણ થાઓ. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો, પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાંની જેમ આ સંસારની રચના કરવી. મનુષ્ય તપ વડે જ ઇન્દ્રિયાતીત સર્વાંતર્યામી જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે. શ્રી મૈત્રેયજીએ શ્રી મૈત્રેયજી કહે છે, જ્યારે બ્રહ્માજી આવી આજ્ઞા આપી ત્યારે રુદ્ર ભગવાને ભલે કહીને તે આજ્ઞા માથે ચડાવી અને પછી તેમની અનુભૂતિ તેમની અનુમતિ લઈને તથા તેમની પરિક્રમા કરીને તેઓ તપ કરવા માટે વનમાં ગયા. ત્યાર પછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે તેમને વધુ 10 પુત્રો ઉત્પન્ન થયા. તેમનાથી જગતની ઘણી વૃદ્ધિ થઈ. તેમના નામ મરીચી, અત્રી, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને 10માં નારદ હતા. આમાં નારદજી પ્રજાપતિ બ્રહ્માજીના ખોળામાંથી, દક્ષ અંગૂઠામાંથી, વશિષ્ઠ પ્રાણમાંથી, ભૃગુ ત્વચામાંથી, ક્રતુ હાથમાંથી, પુલહ નાભીમાંથી, પુલસ્ય ઋષિ કાનોમાંથી, અંગિરા મુખમાંથી, અત્રી આંખોમાંથી અને મરીચી મનમાંથી ઉત્પન્ન થયા. પછી તેમના ડાબા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો, જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતર્યા તથા તેમની પીઠમાંથી અધર્મનો જન્મ થયો અને તેનાથી સંસારને ભયભીત કરનાર મૃત્યુ ઉત્પન્ન થયું. આ જ રીતે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રમરોમાંથી ક્રોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપનું આશ્રય સ્થાન એવા રાક્ષસોના અધિપતિ નિરૃતિ ઉત્પન્ન થયા. છાયામાંથી દેવહૂતિના પતિ ભગવાન કદર્મ ઉત્પન્ન થયા. આ રીતે આ સઘળું જગત જગત કરતા બ્રહ્માજીના શરીર અને મનમાંથી ઉત્પન્ન થયું. હે વિદુરજી, ભગવાન બ્રહ્માની પુત્રી સરસ્વતી ઘણી જ સુકમળ અને મનોહર હતી. અમે સાંભળ્યું છે કે એકવાર તેને જોઈને બ્રહ્માજી કામ મોહિત થઈ ગયા હતા, જોકે તે પોતે તો વાસના રહિત હતી. તેમને આવો અધર્મમય વિચાર કરતા જોઈને તેમના પુત્રો મરીચી વગેરે ઋષિઓએ તેમને સમજાવ્યા, પિતાજી તમે સમર્થ છો, તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને નહીં રોકતા પુત્રીગમન જેવું દુષ્તર પાપ કરવાનો વિચાર કરી રહ્યા છો. આવું તો તમારા પૂર્વે થયેલા કોઈ પણ બ્રહ્માએ કર્યું નથી અને ભવિષ્યમાં પણ કોઈ કરશે નહીં. હે જગદગુરુ, તમારા જેવા તેજસ્વી પુરુષોને તો આવું કામ શોભતું નથી, કારણ કે તમારા જેવાઓના આચરણોનું અનુસરણ કરવાથી જ તો સંસારનું કલ્યાણ થાય છે. જે ભગવાને પોતાના સ્વરૂપમાં રહેલા જગતને પોતાના જ તેજથી પ્રગટ કર્યું છે તેમને નમસ્કાર છે. આ સમયે તેઓ જ ધર્મનું રક્ષણ કરી શકે છે. પોતાના પુત્રો મરીચી વગેરે પ્રજાપતિઓને પોતાની સામે આ રીતે કહેતા જોઈને પ્રજાપતિઓના પતિ બ્રહ્માજી ઘણી જ લજ્જા પામ્યા અને તેમણે તે શરીર તે જ સમયે ત્યજી દીધું. ત્યારે દિશાઓએ તે ઘોર શરીર ગ્રહણ કરી લીધું. એ જ ધુમ્મસ થયું, જેને અંધકાર પણ કહે છે. એક વખત બ્રહ્માજી એવું વિચારી રહ્યા હતા કે હું પહેલાંની જેમ સુવ્યવસ્થિત રૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરું. તે જ સમયે તેમના ચારે મુખોમાંથી 4 વેદ પ્રગટ થયા. એ ઉપરાંત ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા આ 4 ઋત્વિજોના કર્મો, યજ્ઞનો વિસ્તાર, ધર્મના 4 ચરણો અને 4 આશ્રમ તથા તેમની વૃત્તિઓ આ બધા પણ બ્રહ્માજીના મુખોમાંથી જ ઉત્પન્ન થયા. વિદુરજીએ કહ્યું, हे तपोधन, जगत स्वप्नष्ठावना स्वामी ब्रह्माजीए जयरे पोताना मुखमांथी आ वेद वगैरह रच्या तो तेमणे पोताना क्या मुखथी कई वस्तु उत्पन्न करी ए तमे कृपा करीने मने बताओ। श्री मैत्रेयजीए कह्युं, विदुरजी, ब्रह्माए पोताना पूर्व दक्षिण पश्चिम अने उत्तरना मुखोमांथी अनुक्रमे ऋक, यजु, साम अने अथर्व वेदो रच्या तथा एज क्रमे शस्त्र, होतानु कर्म, इज्ज्या, अर्ध्वर्युनु कर्म, स्तुतिस्तोम उद्गातानु कर्म, प्राश्चित ब्रह्मानु कर्म आचार्यनी रचना करी। आज रीते आयुर्वेद चिकित्सा शास्त्र, धनुर्वेद शस्त्र विद्या, गांधर्व वेद संगीत शास्त्र अने स्थापत्य वेद शिल्पशास्त्र आ चार उपवेदों पण अनुक्रमे ते पूर्व वगैरे मुखोमांथी ज उत्पन्न कर्या। पछी सर्वदर्शी भगवान ब्रह्माए पोताना चारे मुखोमांथी इतिहास पुराण रूपी पांचमो वेद रच्यो। आज क्रमे षोडशी अने उक्त चयन अने अग्निष्टोम आप्तर्योम आप्तोर्याम अने अतिरात्र तथा वाजपेय अने गोसव आ बे बे याग पण तेमना पूर्व वगैरे मुखोमांथी ज उत्पन्न थया। विद्या, दान, तप अने सत्य धर्मना चार चरणों अने तेमनी वृत्तिओ सहित चार आश्रम पण आज क्रमे प्रगट थया। सावित्र એટલે કે ઉપનયન સંસ્કાર કર્યા પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટે ધારણ કરવામાં આવતું 3 દિવસનું બ્રહ્મચર્ય વ્રત, પ્રાજાપત્ય 1 વર્ષનું બ્રહ્મચર્ય વ્રત, બ્રાહ્મ એટલે કે વેદ અધ્યયનની સમાપ્તિ સુધી પળાતું બ્રહ્મચર્ય વ્રત અને બૃહત આયુષ્ય પર્યત આજીવન પળાતું બ્રહ્મચર્ય વ્રત એટલે કે સાવિત્ર, પ્રાજાપત્ય, બ્રાહ્મ અને બૃહત આ ચાર વૃત્તિઓ બ્રહ્મચારીની છે તથા વાર્તા, કૃષિ વગેરે શાસ્ત્રોક્ત વૃત્તિઓ, સંચય એટલે કે યાગ યજ્ઞ વગેરે કર્મ, શાલીન અયાચિત વૃત્તિ, શિલોંચ એટલે ફસલ લણી લીધા પછી પૃથ્વી પર પડેલા તથા અનાજ બજારમાં વેરાયેલા દાણા વીણીને ગુજારો કરવો, આ ચાર વૃત્તિઓ ગૃહસ્થની છે એટલે કે વાર્તા, સંચય, શાલીન અને શિલોંચ આ ચાર વૃત્તિઓ ગૃહસ્થની છે। આજ પ્રમાણે વૃત્તિભેદે વૈખાનસ એટલે વણખેડી વણવાવેલી જમીનમાંથી નીપજેલા પદાર્થોથી નિર્વાહ કરનારા, વાલખિલ્ય નવું અનાજ મળતા પહેલાં સંગ્રહી રાખેલું અનાજ દાનમાં આપી દેનારા, ઓદુંબર એટલે સવારે ઉઠતી વેળા જે દીક્ષા જે દિશા તરફ મુખ હોય તે તરફથી જ ફળ વગેરે લાવીને નિર્વાહ કરનારા, અને ફેનપ આપોઆપ ખરી પડેલા ફળ વગેરે ખાઈને ગુજારો કરનારા। વૃત્તિભેદે વેખાનસ, વાલખિલ્ય, ઔદુંબર અને ફેનપ આ ચાર પ્રકાર વાનપ્રસ્થોના છે તથા કુટીચક એટલે ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેનારા અને આશ્રમ ધર્મનું પૂર્ણ પાલન કરનારા, બહુદક એટલે કર્મ પ્રત્યે ગૌણ દ્રષ્ટિ રાખીને જ્ઞાનને જ પ્રધાન મુખ્ય માનનારા, હંસ જ્ઞાનના અભ્યાસી, નિષ્ક્રિય એટલે પરમહંસ જ્ઞાની જીવનમુક્ત, પરમહંસ કહેતા જ્ઞાની જીવનમુક્ત આ ચાર પ્રકારના સંન્યાસીઓના છે। કુટીચક, બહુદક, હંસ અને નિષ્ક્રિય ચાર સંન્યાસીઓના પ્રકાર છે। આજ ક્રમે આન્વિષિકી એટલે મોક્ષ પ્રાપ્ત કરનારી આત્મવિદ્યા, ત્રય સ્વર્ગ વગેરે ફળ આપનારી કર્મવિદ્યા, વાર્તા એટલે કૃષિ વાણિજ્ય વગેરે સંબંધી વિદ્યા, દંડનીતિ એટલે રાજનીતિ આ ચાર વિદ્યાઓ તથા ચાર વ્યાપ્તિઓ એટલે ભૂ, ભુવ અને સ્વ, આ ત્રણ અને ચોથી મહ મળીને આ પ્રમાણે ચાર વ્યાહતીઓ આશ્વલાયને પોતાના ગૃહસૂત્રોમાં બતાવી છે. એવમ વ્યાહત્યમ પ્રોક્તા વ્યસ્તા સમસ્તા અથવા ભૂ, ભુવ, સ્વ અને મહ આ ચાર વ્યાહતીઓ છે. જેમ કે શ્રુતિ કહે છે, ભૂર્ભુવસ્વ ભૂર્ભુવ શિવરીતિ વા એતાસ્તિતુસ્ત્રસ્ત્રો વ્યાહત વ્યાહત યસ્તામ યસ્તાસામ હસમેર્તામ ચતુર્થી માહ વાચમસ્ય પ્રવેદયતે મહ ઇત્યાદિ. આજ ક્રમે આન્વિષિકા, ત્રયી, વાર્તા અને દંડનીતિ આ ચાર વિદ્યાઓ અને ચાર વ્યાહતીઓ પણ બ્રહ્માજીના ચાર મુખોમાંથી ઉત્પન્ન થઈ તથા તેમના હૃદય આકાશમાંથી ઓમકાર પ્રગટ થયો. તેમના રૂવાંટામાંથી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતિ છંદ ઉત્પન્ન થયા. એવી જ રીતે તેમના જીવ સ્પર્શવર્ણો, ક વર્ગ વગેરે પાંચ વર્ગો અને શરીર સ્વર વર્ણો, આકાર વગેરે કહેવાયા. તેમની ઇન્દ્રિયોને ઉષ્માક્ષરો સ, શ, સ, હ અને બળને અંતસ્થાક્ષરો ય, ર, લ, વ કહે છે તથા તેમની ક્રીડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડજ, મધ્યમ, દેવત અને પંચમ આ સાત સ્વરો નિપજ્યા. હે તાત, બ્રહ્માજી શબ્દ બ્રહ્મ સ્વરૂપ છે. તેઓ વૈખરી વાણી રૂપે વ્યક્ત અને ઓમકાર રૂપે અવ્યક્ત છે તથા તેમનાથી પર સર્વત્ર જે પરિપૂર્ણ પરબ્રહ્મ છે તે જ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈને ઇન્દ્ર વગેરે રૂપે ભાસી રહ્યા છે. વિદુરજી, જેનાથી ધુમ્મસ બન્યું હતું તે કામના શક્ત પહેલું શરીર ત્યજી દીધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરીને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યો. તેઓ જોઈ ચૂક્યા હતા કે મરીચી વગેરે મહાશક્તિશાળી ઋષિઓ વડે પણ સૃષ્ટિનું વિસ્તરણ વધુ થયું નથી. તેથી તેઓ મનોમન ફરી ચિંતા કરવા લાગ્યા. અહો, મોટું આશ્ચર્ય છે કે મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ થતી નથી. લાગે છે કે આમાં દેવ જ કંઈક વિઘ્ન નાખી રહ્યું છે. જે સમયે યથાયોગ્ય ક્રિયા કરનારા શ્રી બ્રહ્માજી દેવ વિશે આ પ્રમાણે વિચારી રહ્યા હતા તે જ સમયે એકાએક તેમના શરીરના બે ભાગ પડી ગયા. ક બ્રહ્માજીનું નામ છે. તેમનામાંથી વિભાજિત થઈને થવાને કારણે શરીરને કાય કહે છે. તે બંને વિભાગોમાંથી સ્ત્રી પુરુષનું એક યુગલ પ્રગટ થયું. તેમાં જે પુરુષ હતો તે સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂ મનુ થયા અને જે સ્ત્રી હતી તે તેમની મહારાણી શત્રુપા થયા. ત્યારથી મિથુન ધર્મ સ્ત્રી પુરુષ સંભોગથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. મહારાજ સ્વયંભૂ મનુએ શત્રુપાથી પાંચ સંતાન ઉત્પન્ન કર્યા. હે સાધુ શ્રેષ્ઠ વિદુરજી, તેમાં પ્રિયવ્રત અને ઉતાનપાદ એ બે પુત્રો હતા તથા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ ત્રણ પુત્રીઓ હતી. મનુજીએ આકૃતિની લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કહ્યું. વચેટ પુત્રી દેવહૂતિ કદર્મજીને અને પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને આપી. આ ત્રણે પુત્રીઓના સંતાનોથી સઘળો સંસાર ભરાઈ ગયો. ત્રીજા સ્કંદ અંતર્ગત 12મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી जय।